8178 અમદાવાદ. આ વર્લ્ડ, આ વર્લ્ડ જ ઇમ્પ્રુવ કરે ને એટલે બધું વર્લ્ડ રાઈટ થઈ જશે. ઇમ્પ્રુવ કરવામાં શું કરવું છે? ધર્મ, ધર્મ કહો કે ડ્યુટી બાઉન્ડ કહો, ફરજો કહો, એ એક જ વસ્તુ છે. ધર્મ તે આ લોકો કે છે એમ ધર્મ ના કહેવાય. સાહેબજીની જોડે ફરજો એ પદ્ધતિસર બજાવીએ કરીએ અને એ પ્રમાણે બધા એડજસ્ટ થઈએ તો પછી સુખ આવશે. બિલીફ બે એવું છે જ નહીં ભગવાન જોડે. ભગવાન ઓળખ્યા વગર કેવી રીતે બિલીફ બે પૂછે છે અમને? ભગવાન ખરેખર શું છે? ધ વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇન સેલ્ફ. ગોડ હેઝ નોટ ક્રિએટેડ ધીસ વર્લ્ડ એટ ઓલ. આ પોઈન્ટ ના સાયન્ટિસ્ટો મને પૂછે છે કે આ ગોડ ઇઝ ક્રિએટેડ, ત્યારે મારે કહેવું પડે છે કે ગોડ ઇઝ ક્રિએટેડ ઇઝ કરેક્ટ બાય ક્રિશ્ચિયન્સ વ્યૂ પોઈન્ટ, નોટ બાય ફેક્ટ. By Christian's viewpoint, not by fact. God is created is correct by Muslim viewpoint, not by fact. God is created is correct by Indian viewpoint, not by fact. So he puja chek huye. Apna naam so? Saxena. Saxena. Saxena is scientist ke. Scientist ke bhai. Naam se. Saxena. Kulbushan. Kulbushan. Kulbushan. કુલભૂષણ કુલભૂષણ હિન્દી બોલતા હે ગુજરાતી કોઈ ગીલી ભાઈ આપકી કુલભૂષણ કોણ હૈ? કુલભૂષણ કુલભૂષણ ચૈતન્યતા મિલતી લોક હૈ આપણા પિતા કે લીધે ક્યાં સમજના નામ હૈ આપણા તો કુલભૂષણ છે નામ છે પિછાડતા સબ લોક આપણા તો નામ ઉન્હોને દિયા હૈ લેકિન જો અસલ ચીજ હૈ મેરે વો બોર્ડ હૈ દુકાન કા દુકાન ઓફિસ કે લગતા હૈ ન્યુ ઇન્ડિયા ટ્રેડિંગ કંપની એસી એ બોર્ડ હૈ ખાલી દુસરા કુલભૂષણ હૈ બોર્ડ હૈ ભારત હૈ ઓફિસ કે અંદર બેઠને વાલા આપ કોણ હૈ કિસકી તલાશ કરને કી હૈ આપ સમજાય ને? તો અભી આપ બોલતા હૈ કે મેં કુલભૂષણ હું ઇસે ક્યા હોતા હૈ કે ભગવાન સે આપ બિલકુલ ભેદ હો ગયા હૈ આપકા સમજે ને? ઓર જો આપકી ખુદ કી સ્વરૂપ પહેચાનેગા જબ આપ ભગવાન કે અંદર એકતા હો જાયેગા ભેદ હો જાયેગા ફિર કોઈ દુઃખ હી નહીં હૈ બોલે મેં. એટલે કે મેરા મતલબ કહેને કા યે થા કે જબ તો હમ યે માનતે હૈ કે ભગવાન ને યે કિયા ઉસને યે કિયા તો હમારા જો કામ મે કરને કા એમ હૈ હમ દોષી દૂસરે કો માન લેતે હૈ જો કર્મ યોગ હૈ ઉસમે હમ બજાય બિલીવ કરને કે ભક્તિ યોગ મે બિલીવ કરને લગતે હૈ કોઈ ચીજ નહીં હુઈ તો બજાય અપના દોષ નિકાલને કે હમ ભગવાન કા દોષ નિકાલતે હૈ અપની તકદીર કા દોષ નિકાલતે હૈ. અગર હમ એસે નહીં સોચે તો હમ ક્યા જ્યાદા નહીં કર સકતે? ક્યા હમારી સારી ભક્તિ ઉસમે નહીં હૈ કે ઓફિસ કી સારી ડ્યુટીઝ હમ સબસે જ્યાદા એફિશિયન્ટલી કરે और जो भी हमारा काम है हर जगह पे क्या वो भक्ति नहीं है? भगवान को मान के हम ये बोलते हैं कि हमें ये कोई काम नहीं हुआ हमारी तकदीर में नहीं होगा तो वो जो है देव देव आलसी पुकारा वो नहीं होता है बात ऐसा कहते हैं. बोलना पड़ेगा जहाँ तक कर्मयोग में है आपने वहां तक भगवान को स्वीकार करना पड़ेगा कि आप आपकी शक्ति से मैं करता हूँ, ऐसा स्वीकार करना पड़ेगा। नहीं तो मैं करता हूँ कहाँ तक बोलता है, जब कमाता है पैसा लाख रुपया कमाया वहां तक बोलता है मैंने कमाया मैंने कमाया, मगर खोट जाती है फिर भगवान ने खोट क्या बोलता है। तो वही तो गलत है ना, ऐसा नहीं करना चाहिए। सही काम भी मैं हम ही करते हैं तो गलत काम भी हम ही करते हैं। हमारा पार्टनर ने एक कुछ लक्ष्य कर दिया और मेरा ग्रह ऐसा है भगवान उठा है, ऐसा खोटा गलत बोलता है, ऐसा नहीं बोलना चाहिए भगवान के लिए। और तभी भगवान ये करता है ऐसा मान के अपने निमित्त रूप के काम करना चाहिए। कर्मयोग का नाम क्या है कि भगवान करता है और मैं उसका निमित्त हूँ, जो जैसा बताता है ऐसा करना क्या, इसका इसका अहंकार अपने नहीं करने का, इसका कर्मयोग ना समझ गया नहीं। अरे कर्मयोग में तो सब काम जो जो मैं अंदर से बताता है ऐसा ही करने का है अपने, इसकी बाहर से कोई डर नहीं रखना चाहिए, समझ गया नहीं। लोग क्या बोलेगा नहीं क्या नहीं सब सब कुछ भगवान के नाम से करें, अपने कुछ नहीं करने, अपने निमित्त रूप से करना, अपने हथियार है भगवान का, आप समझे। अगर हम दोष भी अपने को देते हैं और श्रेय भी अपने को देते हैं, क्रेडिट भी अपने को देते हैं, डिसक्रेडिट भी अपने को देते हैं, तो उसमें फिर बीच में भगवान को ना भी लाए तो क्या फर्क पड़ता है। ठीक है, जो आपने ક્રેડિટ પણ આપણે પોતાના પર નાખીએ કે ડિસક્રેડિટ પણ આપણે પોતા ઉપર જ લઈએ, તો પછી વચ્ચે ભગવાન લાવવાની શી જરૂર છે? નહીં, ભગવાન ઓ કર્મયોગ બોલેગા ને કર્મયોગ કરેગા તો ભગવાન જરૂર હે। નહીં લેકિન જબ ભગવાન કો હમ લાતે હૈ તો ભાગવાદી હોને લગતે હૈ કર્મયોગ હે। મોક્ષ જા માટે સૈની બે દેસ મન જોઈએ સૈયમ માં આવે તાર મોક્ષ જરાય, મોક્ષ એમ એમ જરાય એવું નથી રસ્તે। હા, અમે એક કલાક જ્ઞાન આપીએ, એક કલાક માં તમારું મન સંયમિત થઈ જાય, શું થઈ જાય, વાણી સંયમિત થઈ જાય, શું તો મોક્ષ જાય ને મોક્ષ થી જ રહે। તમે આ બધું ક્રિયાઓ કહો, ક્રિયા કોણ થી બોલ હોય નહી, ક્રિયાનું ફળ સંસાર છે, શું છે ક્રિયાનું ફળ સંસાર છે, અને સમજણ નું ફળ મોક્ષ છે, કેવું સમજણ દ્રષ્ટિ જ છે, ખાલી મોક્ષ તો દ્રષ્ટિ જ છે, બીજું કશું નથી। આ અવળી દ્રષ્ટિ છે, આ સંસાર ઉભો થયો તેની સવળી દ્રષ્ટિ છે, મોક્ષ ઉભો થાય, બસ આ દ્રષ્ટિ જ ફેર છે આખી। તેમાં આટલી બધી ક્રિયાઓ કાંડ એ જે કરે છે ખોટું નથી, એમને માટે બરોબર પ્રકૃતિ છે એમની, પણ બધા લોકોને કામની વસ્તુ સમજવાનું જ છે, ખાલી મોક્ષ સમજવાનો છે, શું દ્રષ્ટિ ફેર છે ખાલી। સવારથી હા સુધી તમને આ ભૌતિક જ વસ્તુમાં સુખ દેખાય, ભૌતિક જ વસ્તુમાં જ તમારું શ્રદ્ધા એમાં છે, જ્ઞાન પ્રતીતિ એમાં છે, જ્ઞાને એમાં છે, વર્તને એમાં છે, પેલી શ્રદ્ધા પ્રતીતિ વર્તન બધું બદલાઈ જાય, દ્રષ્ટિ બદલાય। જ્ઞાની પુરુષ થાય શું કરે, જ્ઞાની પુરુષો વર્લ્ડમાં કોક વખત હોય, અને તે વર્લ્ડમાં એક હોય, અજોડ પુરુષ કહેવાય, શું કહેવાય, એની જોડો જોટો ના જડે, એની જોડી હોય તો સ્પર્ધા થઈ, અને સ્પર્ધા થઈ તો જ્ઞાની જ ના કહેવાય, જ્યાં સ્પર્ધા હોય ને તો જ્ઞાની ના કહેવાય, સમજ પડે ને। જ્ઞાની એટલે શું કે છે, એ બુદ્ધિ દે, એક મહિનામાં જ આવું પરિવર્તન થઈ જાય, એક મહિનામાં નહીં કલાકમાં, વિધિન વન અવર આ બધા થઈ ગયા, કેટલા જ નથી થયા, અમારે યજ્ઞેશ કલયુગ છે, વેદાંત અને કલયુગ કે છે, જૈનો અને દુષ્મકાળ કે છે, આખું બળકે પેટ્રોલ ની અગ્નિ થી હળગ્યા કરે છે બધું, બિલબિલ વાળા શેઠિયા તો વાત પૂછ્યું હતું ને કે શેઠ તમે ચક્કર્યું જોયેલું ટકા લાલ કંદા હશે એને બરહાડમાં ગાલી, કેટલી બાજુ બફાય ત્યાં સ્વાગત બફાય, મેં કહ્યું તમને મહી અનુભવ થાય છે કે એક્ઝેક્ટલી કે છે, મહી અંદર બફાયા જ કરે છે, ચક્કરી બરહાડ બફાયા એમ બફાયા કરે છે, મિલ બારીકને બફાયાતું છે, ત્યાં બીજા લોકોને છોડતું છે, ભાઈ છોડે ખાવા પીવાનું બધું જ છે, લુગડા ની તાણ નથી, અનાજ ની તાણ નથી, કશું તાણ નથી. છતાં આ ઉધર રસ્તે ગાડી ચાલી છે, ભયંકર યાતનાઓ ભોગવી રહ્યા છે. ખાવા પીવાનું હોવા છતાં દુઃખો, કારણ કે દુઃખ કોને કેવું તે જાણતા નથી, સુખ કોને કેવું તે સમજતા નથી. આખા જગત ના મનુષ્યો સાધુ બાબા નથી સમજતા સુખ કોને કેવું તે, અને દુઃખ કોને કેવું તે સમજતા નથી. બસ હરણ ફાળે દોડે દોડે જ જાય છે, ઊંધું જ ગાલીને. વિચાર્યું નથી કશું નથી. આ લોક તો બગડે છે, આ લોક ભલે બગડશે પણ પરલોક હું બગડે જોડે. જેનો આ લોક સુધરે તેનો પરલોક સુધરે, બાકી આ લોક જેનો બગડે તેનો કોઈ દાડો પરલોક સુધરે નહીં. એટલે આમ ક્યાં સુધી ચાલશે આવું? આખો દાડો ચિંતા, વરીજ વરીજ વરીજ વરીજ વરીજ. જાણ મોડા પર દિવેલ ચોપડી ફરતા હોય, આ બધા દિવેલ લાવતા છે. જ્ઞાની પુરુષ મળ્યા પછી મોડું ફેરફાર ના થાય તો આમને શું એમને મુક્તિ ને આપને બંધન શિષ્ય નું શું કેક્તિ ને આપને બંધન તમને બાંધે છે ને, એટલે કે છે મને સુખ આપો, સાચું સુખ આપો. ભલે મને બાંધો, હું તો હું શું કઉ છું, હું ભલે એવું કઉ છું કે ભાઈ તમારો દુઃખ મને આપી દો અને તમારો સુખ તમારી પાસે રાખો. પણ દુઃખે આપતા નથી લોકો, તો કંજૂસ છે એટલા, કંજૂસ છે એટલા. ના ના, એ જાણે પછી કઈથી લાવીશું આપડે, કે છે બઉ કંજૂસી, કે દુઃખે હાલતા નથી. મારી પર આપે પછી સંભાળે નહીં તો આવે નહીં ને, મને સોંપી જાવ એક કરો કે લો આ દુઃખની મારી, આ ફલાણા દુઃખની મારી આ પોટલી તમને સોંપું છું. પછી જો યાદ ના કરે, અમે કઈ કઈ યાદ ના કરી ચાલે, અને ફરી જો દુખ આવે તારે જવાબદારી અમારી કહ્યું તો પાટલી પોટલી પોટલી હું પાછી લઈ જાય. મોડા ઉપર દિવેલ ફરી વરે, દિવેલ તો કઈ સસ્તું થઈ ગયું છે. અહીં અમદાવાદમાં મોડા પર દિવેલ ફરેલ દેખાય છે ને, દેખાતા લોકો બને જોવા માંડે. ક્યાંથી મોડા બધી હેલ ભર્યો છે, ઘેરથી જમીન નીકળ્યો તો નહીં, આગળ વિચાર વાયુ વિચાર વાયુ ફરિયાદ કરે, આમ કરું તેમ કરું, આમ કરું તેમ કરું, તરંગો જ કર્યા કરે. શું કરે? આખા માઇન્ડ તરંગી થઈ ગયા છે. કેવું થઈ ગયા? તરંગો ખરાક નહીં દાદા. એ નિર્વિચાર માં જવા માટે શું આપ વિધિ સૂચવો છો? એ કે છે નિર્વિચાર માં જવા માટે આપ શું વિધિ સૂચવો છો? નિર્વિચાર પદ આપું છું, નિર્વિચાર પદ મોક્ષ તમારા હાથમાં આપી દઉં છું, તમારા હાથમાં આ મોક્ષ હાથમાં આપી દઉં છું. એ પછી તમને તમારે કિંમત હોય તો મારી પાછળ પડવું જોઈએ, જેટલી સમજણ હોય એ પ્રમાણે તમે પાછળ પડો મારી. કેવું તમને અનુભવ શું થઈ જાય? તમને અનુભવ થાય કે મોક્ષ મળ્યો, પણ છતાં પણ આજના જીવોને ગૂંચેલા, એટલા બધા ગૂંચેલા છે, તે પાછળ પડનારા બહુ થોડા છે. કે પાછળ પડનારા થોડા છે, પણ હું રસ્તો બધો જ્ઞાન આપીને પાંચ આજ્ઞા આપું છું, એના ચૂકે લાવી જાય. એટલે પણ ચિંતા ના થાય, પછી ચિંતા ના થાય, તો ચિંતા ના થાય ઓછું કહેવાય. એ માણસને ચિંતા ના થાય, કાયમ અમારે ચિંતા જ ના થાય, અને અમારી આજ્ઞા પણ નિરંતર સમાધિ રહે. માથે દેવાના ઘર હોય તો સમાધિ રહે. પછી માણસ અહિંસક રહી શકે છે, સંયમી જ રહી શકે છે, અસંયમી બનતો જ નથી. દાદા કે છે ને લિફ્ટમાં બેસાડી દીધા એના જેવું. દાદા કે છે ને લિફ્ટમાં બેસાડી દીધા એના જેવું. ના, લિફ્ટ માં આ લિફ્ટ જ છે. આ જગત માં મોક્ષ માર્ગ, મોક્ષ માર્ગ ક્રમિક છે. ક્રમિક એટલે સ્ટેપ બાય સ્ટેપ. આપ જે જ્ઞાન આપો છો તેમાં મંત્ર દીક્ષા જેવું ખરું? ના ના, એવું બધું તો ભાઈ નિયમ શું છે? મંત્ર મંત્ર એ ના ભાઈ, મંત્ર એ ના ભાઈ. આ જ્ઞાન તો લેબોરેટરી જ્ઞાન છે. કેવું છે? લેબોરેટરી. એટલે આત્મા શું, અનાત્મા શું, એનું વિભાજન છે. આ શું છે? આપ થોડું સંબોધન કરો ને તો ખ્યાલ આવે દાદા ને. 5 મિનિટ પણ આ શું જ્ઞાન છે રાધેશ્યામ હવે આપ ખરેખર રાધેશ્યામ છો નામથી ખરેખર કોણ છો આત્મા આત્મા એટલે શું કઈ રાધેશ્યામ ગાળ બોલે તમને અસર થતી નથી ઇફેક્ટ નહીં થતી ના એટલી બધી નથી થતી એટલી બધી નથી થતી તમે રાધેશ્યામ છો તમને અસર થાય માટે તમે રાધેશ્યામ છો શું છે તમને અસર થાય છે ને કેવા કિશોર કેવા કમલ કહ્યું તમે ક્રાંતિ તમારી છૂટી જાય ક્રાંતિ બધી છૂટી જાય આ વિજ્ઞાન છે હા આપે તો વિજ્ઞાન છે આ ધર્મ નથી વિજ્ઞાન ક્રિયાકારી હોય અને જગત નું જે જ્ઞાન છે એ શાસ્ત્ર જ્ઞાન એ ક્રિયાકારી ના હોય શાસ્ત્ર જ્ઞાન તો ક્યાં સુધી જાય ક્યાં સુધી પહોંચે કે કેરી ગરી છે એવું જ્ઞાન લીંબુ ખાટું છે એ શાસ્ત્ર એ બધું ત્યાં આગળ જણાવીને કે ભાઈ કેરી ગરી છે તો અને ગર્યામાં સુખ છે તો પણ ગરી એ શું એમ પછી પૂછવામાં આવે તો શાસ્ત્ર જવાબ ના આપી છે કારણ કે ચાર વેદ ઇટસેલ્ફ જ કહે છે કે ધીસ ઇઝ નોટ ધેર ધીસ ઇઝ નોટ ધેર ટુ તું કહું આત્મા તે આત્મા નો ગોટું જ્ઞાન કારણ કે અવર્ણનીય છે અવક્તવ્ય છે કેવો છે અવર્ણનીય અનિર્વાચ્ય આત્મા વર્ણન કરી શકાય તેવો છે એ જ્ઞાની પુરુષ જે તરણ તારણ થયેલા હોય જે મોક્ષ સ્વરૂપ પોતે જ થયેલા હોય જે મુક્ત જ હોય મોક્ષ નું દાન આપવા આવ્યા હોય મોક્ષ દાતા પુરુષ હોય તો કે તારો છુટકારો થાય ને આપ સમજવા છે વાત એટલે આ બધા શાસ્ત્રો એ ફક્ત કેરી ગરી છે ત્યાં સુધી છેલ્લું જ્ઞાન બતાવી દે ગળપણ જ્ઞાની બતાવે હે ગળપણ જ્ઞાની બતાવે ગરી શું છે એનું ભાન કરાવે જ્ઞાની આપ સમજો ગરી એ શું છે એનું ભાન બીજું કોઈ કરાવી શકે નહીં એ જ્ઞાની પુરુષ કરાવી શકે એટલા માટે જ્ઞાની નથી હોતા તે આખું જગત ભટકાય છે બધું અત્યારે હિન્દુસ્તાનમાં જ્ઞાનીઓ બધા બહુ છે પણ એ બધા ભાઈ શાસ્ત્રના જ્ઞાનીઓ જાત જાતના જ્ઞાનીઓ એ કામ કશું ચાલે નહીં એનું પોતાનું ઠેકાણું ના પડે ને તો ભાઈ એને પોતાને હરી કરીએ ને તો ફેણ મળે શું કરે ભલભલા કરતા હોય હરી કરીએ એટલે ફેણ મળે એટલે આપણે જાણીએ કે અહીં કશું નથી શું કહ્યું તો હરી કરીએ નહીં ગાળો દે મારે તો ફેણ ના મળે ત્યાં હોય રાત્રે દિવસે એક સેકન્ડ મને ભૂલતા નથી બોલો એમનું જ્ઞાન કેવું સુંદર છે એક સેકન્ડ નહી એટલે આપના સ્વરૂપ સાથે એમની આસક્તિ થઈ ગઈ એમ કેવાય સ્વરૂપ સાથે અનુરાગ એટલે આપના સ્વરૂપ સાથે એમને આસક્તિ થઈ ગઈ અનુરાગ થઈ ગયો એવું કેવાય જ્ઞાની પુરુષ એ જ જગત નો આત્મા કારણ કે આત્મ સ્વરૂપે થઈને બોલે છે. શું થયું? પોતે સ્વરૂપ માં થઈ પરમાત્મ સ્વરૂપ માં થઈને બોલે છે. એટલે આખા જગત નું આત્મા સ્વરૂપે છે, સમજ ને? એટલે એને નિરંતર યાદ રહ્યા કરે, મનમાં લખી કરે કે દાદા ને સંભાળવા નહીં તો આવ્યા કરે. શું થયું? પછી બોલો, સમાધિ રહે કે ના રહે? કેવી સમાધિ રહે? વર્લ્ડ માં અજાય બી સમાધિ રહે. તેથી કરિયા લખ્યું છે ને, આ પદો લખ્યા છે ને, આ પદ જો તમે વાંચશો તો વર્લ્ડ ની અજાય બી છે. ક્યારેય વર્લ્ડ માં આવું પદ જ નથી લખ્યું. હવે તમે શેની સાથે તમે કહ્યું થર્મોમીટર તમે માપી શકો? હું જે વર્ણન કરું છું ક્યારે નહીં લખ્યું, એ આપણી પાસે થર્મોમીટર નહીં એટલે તમને તો પેલા પેલા જેવું જ લાગે. આ ખબર પડે ને, થર્મોમીટર તમારી પાસે એવું નહીં. આ પદો આખા જગત ના પદો છે ને, ધર્મ ધ્યાન થી લખેલા છે. કેવા? ધર્મ ધ્યાન, ધર્મ ધ્યાન ની શ્રેણી થી લખેલા છે. વર્લ્ડ માં કોઈ માણસ શ્રેણી પર હોય શકે તો પેલો સત્ય વાળો શું પૂછવું પકડે? તું ત્રણ કોર્ટો જઈશ તો હું તને છોડવાનો નથી કે છે. હું આલું જ નહીં તો એમ, પણ આપણે તો એ ફાઇલ આપણું આપણું સાચું છે અને એનું ખોટું છે તો એ આપણી ફાઇલ, એ ફાઇલ રોકવા માટે એને કહી દે બેસ ના, જો મને આ પોહાય નથી, તું આમ છે તેમ છે, ત્યારે ચા નાસ્તો કરાવડાવી અને 5-50 રૂપિયા આપીને ઊંચો મૂકો કે સાચું સાચું નથી ખરેખર. સમજાય છે? બધાને સમજાય છે આ બધી વાત? ફર્સ્ટ રિલેટિવ વ્યૂ પોઈન્ટ, સેકન્ડ રિયલ વ્યૂ પોઈન્ટ. પેલા લોકો ને ગ્રહણ કરવાની ભ્રમણા છે, ભગવાન ને ભ્રમણા નથી કશું, એ ત્યાગ નો વિચાર નથી આવ્યો, ગ્રહણ કરવાનો વિચાર નથી આવ્યો. ત્યાગ ને ગ્રહણ બે નહીં, એમને વિચાર એવો હોય નહીં. એવું છે બ્રહ્મચર્ય ની પાડવી, આ તો કાયમ ના લોકો ટાઈમ જ બધો જાય છે ને, હેરાન થવાય. અને સાધન હોય નહી, ગાડી ચાર વેદ એ શું કે ધીસ ઇઝ નોટ ધેટ. શું કે તું વેદ ચાર વેદ ભણો તો આત્મા જડશે નહીં, કારણ કે આત્મા અવર્ણનીય છે, અવક્તવ્ય છે, એટલે શબ્દ બહુ ઉતરે નહીં. આત્મા નિશબ્દ છે. શું છે? એટલે ગોટું જ્ઞાની, એટલે ચાર વેદ ના ઉપર બધા શાસ્ત્રો ના ઉપર એનું નામ જ્ઞાની કહેવાય. એટલે ત્યાં બધું જાણવાનું મળે આપણને. જ્ઞાની તો બધા હિન્દુસ્તાન માં ઠેર ઠેર ઘેર ઘેર થઈ બેઠેલા છે, પણ શાસ્ત્ર જ્ઞાન એ જ્ઞાન ના કહેવાય. શાસ્ત્ર જ્ઞાન એ જ્ઞાન કહેવાય નહીં. શાસ્ત્ર જ્ઞાન માં આ જ્ઞાન માં ફેર કેટલો? શાસ્ત્ર જ્ઞાન શું કે છે? કેરી ગરી છે. શું કે છે? કેરી ગરી છે. પણ ગરી એ શું છે એમ પૂછીએ તો કે શાસ્ત્ર જ્ઞાન કહી શકે? એ તો કે છે અનુભવ એની પાસે જ આવશે. એટલે આત્માનો સુખ છે ને, આત્મા જ પરમાત્મા છે, પણ આત્માનું સુખ કેવું હોય એ જ્ઞાની પુરુષ પાસે જ આવશે. તે આખા વર્લ્ડમાં એક જ હોય, બે ના હોય, અજોડ હોય, કેવું એની જોડી ના હોય. કારણ કે જ્ઞાની પુરુષ તો દેહધારી રૂપે પરમાત્મા કહેવાય. શું કહેવાય? દેહધારી રૂપે પરમાત્મા કૃષ્ણ ભગવાન જે, મહાવીર ભગવાન જે. પછી ત્યાં આગળ શું બાકી રહે? ત્યાં કૃપા વર્ષે શું બાકી રહે? કલ્યાણ થઈ જાય. પિતા તીર્થ હતા એમના? બહુ દેખાય છે. તારે ઓછા થઈ ગયા છે? આ જ્ઞાન થી ઓછા થયા છે? હા, પણ આ જ્ઞાન જેમ વાય બધી જે ઈચ્છાઓ થાય છે ને એ ઈચ્છાઓ લોપ માં જાય. પણ ઈચ્છાઓ તમારી કેવી છે? આથમ થી ઈચ્છાઓ છે. કેવી છે? જેમ અત્યારનો સૂર્યનારાયણ છે એ આમ તો સવાર 9-10 વાગે દેખાય, એવો દેખાય. પણ તેથી કરીને આ છે તે હમણાં 2 કલાકમાં આપી દેશે, 1 કલાકમાં. એ તમારી બધી ઈચ્છાઓ આપી દેવાની છે. એટલે રિચાર્જ છે. શું છે? એ ચાર્જ થતી. હવે બોલો, તમે શું શું રહ્યું એ કહો છો? જે ક્રોધ મારનારો ગયા એટલે સંયમી થઈ ગયા. સુધાર્થમાં લખે છે? લખે છે કે નહીં? લખે છે. તમે અત્યારે કોઈ પૂછે કે ખરેખર તમે ભરતભાઈ છો કે ખરેખર સુધાર્થમાં, તમે શું કહ્યું? શું કહો? સુધાર્થમાં છે એમ કહેવું જોઈએ. હે? સુધાર્થમાં છે એમ કહેવું જોઈએ. વ્યવહારમાં નામ આપવું પડે. ખરેખર કહે છે ખરેખર તમે કહો તો તમે કહો હું સુધાર્થમાં છું. એટલે ખરેખર તમે તમારા લક્ષ્મણ શું રહ્યા કરે કે હું સુધાર્થમાં છું? વ્યવહાર તરીકે ભરતભાઈ કહીએ, પણ અંદર તમને ધ્યાનમાં શું રહે? સુધાર્થમાં. તમારા ખ્યાલમાં શું રહે? હું સુધાર્થમાં છું ખ્યાલ કરે ને? એ સુધાર્થમાં છું એ ખ્યાલ, એ શુદ્ધાત્મ ધ્યાન કહેવાય છે. શું કહેવાય છે? અને શુદ્ધાત્મ ધ્યાન એને શુક્લ ધ્યાન કહેવાય છે. અને એ શુક્લ ધ્યાન પ્રત્યક્ષ મોક્ષનું કારણ કહેવાય છે. એ શુક્લ ધ્યાન કહેવાય છે. અને બહાર મારી આજ્ઞામાં રહેશે. 5 આજ્ઞામાં રિલેટિવ રિયલ બધું જોવાનું થોડું ઘણો અભ્યાસ રાખ્યો છે. પછી છતાં વ્યવસ્થિત સમજાયું થોડું ઘણું? એ આખું સમજાઈ ગયું? સમજાવેલું સમજાય છે. હા, પણ વ્યવસ્થિત તમારા અનુભવ માં આવી જ ના રહી. હે? દેહ નો શું દોષ છે બિચારાનો? દોષ તો જેનો હતો તેનો છે. શું છે? સમજાય છે ને? એટલે સંભાળ નિકાલ કરવાનો. વાઇફ ફાઇલ નંબર 2 મધર એ બધા ફાઇલો એમ કે ફાઇલ સંભાળ નિકાલ કરવાનો એવું નક્કી કરવાનું. એથી બધી ફાઇલો નિકાલ થઈ જશે. આખા જગત જગત માં 5 બધી રસી તેમાં આપણે બીજા બધે વિતરાગત છીએ. આપણે 500 ફાઇલો હોય તો આપણા નામ એટલા ચિત્ર છે, એટલા ની પહોંચે છે, એટલા જણા સંભાળ નિકાલ કરવાનો. તે સાયન્ટિફિક ને? બિલકુલ સાયન્ટિફિક છે, કલ્યાણકારી છે. તમે સમજાવ્યું બધું? લખ બેસી ગયું. અંદર ગભરા માણસ છે તો બહાર ગભરા માણસ બેસે છે. અંદર શાંતિ નો માણસ તમે તમને આપ્યો છે? નથી આપ્યો. રાતે શાંતિ થઈ ને તમને થઈ? જોઈ ને શાંતિ. તમે શાંતિ નો અનુભવ થયો? પામ્યા એ સુખ જગત પામું એવી ભાવના હોય છે. તમે એ ભાવના ઉત્પન્ન થાય છે? આવે બેન થઈ ગઈ સમજણ? છતાં પણ આ શરીર ના રોગ કે શરીર ના દર્દ આત્મા ને કેમ લાગે છે? અનુભવ માં આપણે કઈ કીધું? લાગે છે ભેદ પાડ્યો, ભેદ બુદ્ધિ બી કરી. શું નામ આપું? નંદદાસ. નંદદાસ હું નંદદાસ છું. આત્મા કહે છે, હા સર તમે નંદદાસ. શું કે છે? એ ઈગો એટલે બધું ભોગવે છે. આ દુઃખે એ ભોગવે છે, સુખે એ ભોગવે છે, દાદી એ કરે છે, અને વિધવા એ થાય છે, વિધુરે એ થાય છે. એ અહંકાર જ રાડે છે, અહંકાર જ મારે છે. આત્મા આમાં કશું કરતો? આત્મા તો કહે છે તારે મુક્તિ જોઈતી હોય, તારે સનાતન સુખ જોઈતી હોય તો મારી જોડે ભેદભાવ કરી દે. કરતો સમજે ને? તું ભેદ બુદ્ધિ કરું છું માટે તું તારી મેળ તને ક્યાં સુધી અનુકૂળ આવે તો હજી કર્યા કરે. જયારે સાકું તારે મારી પાસે આવી ગયો છે એટલે સીધો સીધો ડિરેક્ટ ના આવે તો નાની પુરુષ નો સહારો લેવો પડશે. નાની પુરુષ પાપ જોયા છે. શું બોલે છે? પાપ નો ગોટો વાળીને નાશ કરી શકે. કૃષ્ણ ભગવાન લખ્યું કે નાની પુરુષ એકલા જ છે કે પાપ નો પત્નીપુત કરી નાખે નહીં, અને પછી તો જ આ જ્ઞાન પરિણામ પામે. પરિણામ કેમ પામે? આ તો સંયમ પરિણામ ઉભા થાય. નિરંતર સંયમ પરિણામ સંયમ પરિણામ રહે છે ને? સંયમ પરિણામ રહે છે ને? કેવી શાંતિ તમારે? ભાઈ શાંતિ બરોબર રહી શકે? બધા લક્ષ બેસી ગયું છે ને? આ રોજ રાત્રે રાત્રે ધ્યાન કર્યા કરશે, બધા પાપ બાપ દોષ બોષ બધું જતું રહેશે. બરોબર ને? કાલે પતા છે કે ને? કેટલા જણ પણ બોલે છે એ આત્મા બોલતો નથી. પ્રજ્ઞાશક્તિ બોલે છે. પ્રજ્ઞાશક્તિ આત્મા એ જે શક્તિ છે એ બધું બોલે છે. પ્રજ્ઞાશક્તિ મોક્ષે લઈ જતા બધું બોલશે નહીં. હવે કોને પૂછ્યું ત્યાં બધું? શું તારું નામ છે? યજ્ઞેશ. હા, એમાં પ્રજ્ઞા શક્તિ ઉભી થાય છે. કે આત્મા બોલે જ નહીં. આત્મા તો એ ત્યાગ નથી. સમજ્યું ને? આત્મા તો પોતે પરમાત્મા છે. પણ આ જ્ઞાન આપવાથી પ્રજ્ઞા શક્તિ ઉભી થાય છે. પ્રજ્ઞા શક્તિ નિરંતર મોક્ષમાં તને લઈ જવા માટે જ બધું કર્યા કરે. સમજ્યું ને? બીજું કોઈ પૂછ્યું તારે? મૃત્યુ પછી આત્મા રહે છે એની શી ખાતરી? બીજો જન્મ થતો છે કે નહીં થતો? ખબર નથી મને. ખબર નથી એ બાબત નો. અજ્ઞાની છું. સુધાર્થમાં છે ભણ જ ના આવે કે ના થાય પછી બધી વાત આગળ સમજાય છે. હા, તો કે આ મન વચન ગાય છે ને એ ઇફેક્ટિવ છે? કેવી છે? હવે અમારી આજ્ઞા મળે ને આજ્ઞા એ ધર્મ આજ્ઞા એ સબ સેલી પછી કરવાનું નથી આવે તમારે આપડે દાદા ભગવાન તમે જોયેલા ખરા આજે જોયા પટેલ આજે તમારી વાત કરે છે તે રેકર્ડ છે તે આની પાછળ જે રહેલા છે અને તમારી પર ભાવ દર્શાવે છે તે ભગવાન કૃષ્ણ ભગવાન છે એ જ મહાવીર છે દાદા ભગવાન છે આ તો ભાદર ના પટેલ છે એટલે કામ કરી દો એટલે દાદા ભગવાન નામ દેશો જયારે તમે કહેશો જાધર જયારે તમે વખતે તમારું કામ ના થતું હોય ને તો એક કલાક બરોબર પદ્ધતિ કરી બેઠા ખોટો ખોટો હોય તો આપો છે ને પદ્ધતિ બેઠે બેસી કર્યું તો તમારું કામ થશે અવશ્ય થાય શું કહ્યું બીજો ફોટો બધો તે આપો હિન્દુ સંસ્કૃતિ ના મૂળ રહસ્યો કયા હિન્દુ સંસ્કૃતિ હિન્દુ સંસ્કૃતિ ના મૂળ રહસ્યો કયા છે એમ પૂછે છે મૂળ રહસ્ય આપણું પુનર્જન્મ એ મોટા મોટો મૂળ રહસ્યો છે પુનર્જન્મ અને વિતરાગ રાગ દેશથી રહી થવું વિતરાગ મોક્ષ ધર્મ ને સમજવો એ જ હિન્દુ ધર્મ નું રહસ્ય છે એના માટે પુનર્જન્મ સમજવો છે પુનર્જન્મ આપણે માનીએ જ છીએ આખું વર્લ્ડ બીજું બીજું પુનર્જન્મ સમજતા નથી આપણે ઇન્ડિયા એકલા જ પુનર્જન્મ સમજે છે સમજે છે પણ તે અનુભવ થી નથી સમજતા તો સાયકોલોજી ઇફેક્ટ હિન્દુસ્તાન ના લોકો સમજે છે કે પુનર્જન્મ છે પણ પુનર્જન્મ છે એવું સમજાવવું કોઈ કહેતો નથી સમજાવી ના શકે એટલે સાયકોલોજીકલ ઇફેક્ટ જે છે કઈ રીતના થઈ શકાય પુનર્જન્મ વાત ખરી છે કરેક્ટ છે કે નહીં આખું વધુ વધુ વોટિંગ છે તે પુનર્જન્મ વિરુદ્ધ છે કે છે અને હિન્દુસ્તાન નું એટલું જ વોટિંગ પુનર્જન્મ માને છે પુનર્જન્મ ને માનતા નથી સંપૂર્ણ છે અને વિનય વધુરી છે ભાષા સંપૂર્ણ છે એટલે શું કે તકબીર ને તકબીર બોલે છે ખરા મુસ્લિમો, પણ લગન છે ના સમજે. અંગ્રેજો લખી અને પછી બોલે છે કોઈ પુનર્જન્મ સમજી શકે નહીં, એનું ડેવલપમેન્ટ નથી. મનુષ્યનું ફર્સ્ટ ડેવલપમેન્ટ આફ્રિકાનો છે, આફ્રિકાનો સિરીઝ, અને લાસ્ટ ડેવલપમેન્ટ ઇન્ડિયનો છે. બીજા બધા વચલા ડેવલપમેન્ટ નથી. બદલાવે Yeah, that's okay.